કે જીવ એ શું છે? જીવ એ શું છે? તું તેને જેને તું જીવ માનું છું ને ત્યાં જીવ નથી. જયારે તું ના જગત માને છે જીવ ત્યાં મારો જીવ છે, ત્યાં જીવ નથી. જ્યાં છે તે તો હજુ જાણતો નથી. એવું હકીકત છે, એટલે હું તને સમજાવું. બેટરી હોય છે એમાં ટાઈમ તેલ નાખી પછી આમ દબાવીએ તો શું થાય? અજવાળું આવે નઈ. આવે શું કઈ પાવર છે એની? અને જયારે જયારે દબાઈએ ત્યારે ના થાય ત્યારે શું કહીએ? એવા આપડા વિશે જીવ માને છે ને એ પાવર ચેતન છે. શું છે? પાવર ચેતન. અને પછી પાવર ચેતન ખરાબ થઈ જાય છે, પાવર ઉતરી જાય છે, એટલે ભાઈ ઉડ્યા આવે છે નારિયેળ હાથે ઉતા ઉતા. ભાન છે ત્યાં સુધી બેટરી ચાર્જ થયા કરે. જયારે હું કરું છું એ ભાન ઉડી જાય ત્યારે બેટરી ચાર્જ થતી બંધ થઈ જાય. ખરેખર છે કશું કરેલું ખરું? ખરેખર રિયલિસ્ટિક તમે કશું કરેલું જિંદગીમાં? કરેલું ખરું? હા કરેલું ખરું. ઠંડા થયા કરે ને. આ વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને ઠંડા થવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય. કૃષ્ણ ભગવાન નથી, માવીને નથી, મને નથી, તરે નથી. પછી આ ફોરેન ડાક્ટર અમેરિકા ડાક્ટર ભેગા કર્યા ને અને વાત કરી તો ઊંચા નીચા થવા મળી. હા તમને અટેક છે તારે ખબર પડે? કશું ઊંઘવાની શક્તિ છે તારામાં? ઊંઘ ના આવે ત્યારે તું ઘણું ઊંઘી જવા ફરું પણ ઊંઘ આવે છે. ના દીધી કે ઊંઘવાની શક્તિ આપણી નું હોય ઉઠવાની શક્તિ. રાતે બે વાગે ઉઠવા માટે ઘડિયાળ મૂકવું પડે ને રાખવું પડે તો એ આપણી શક્તિ નો એ વાત ના સમજાય. કઈ શક્તિ તારી પાસે? એ શક્તિ એ ભગવાન કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. એ પ્રમાણે જીવે જે પ્રમાણે કર્મ કર્યા હોય તેમાં ફળ ભોગવા આવે છે પરમાત્મા. એમ કે છે કે જે શક્તિ છે તો કે ભગવાન જીવે જે કર્મો કર્યા હોય છે એનું ફળ ભગવાન ભોગવડાવે છે. જીવે જે કર્મ કર્યા હોય છે એ ભગવાન એમને ફળ બધા ભોગવડાવે છે. ઓ ભગવાન ને દલાલી મળતી છે મૈયા ને? કોઈ દલાલી દલાલી વગર કોઈ કામ કરે તો શું? ભગવાન ભગવાન જગત ના કરતા છે. શું કે છે? ભગવાન જગત ના કરતા છે. ભગવાન જગત ના કરતા છે. બિલકુલ કરતા નથી. તમારે રાષ્ટ્રિક જાણવું હોય તો એ કરતા નથી. અને રિલેટિવ જાણવું હોય જગત ના અપેક્ષા વિચાર અવિચારી રીતે તો એ કરતા છે. શું કહ્યું? ભગવાન ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. આ શું આધારે કહો કે આ જગત ના કરતા ભગવાન નથી? કયા શાસ્ત્ર ને આધારે? તો એ કરતા છે તો તમે શું કરો છો કહો મને? તમારે કરવાનું કશું રહ્યું જ નહીં પછી. જયારે તું જ કહેલા ભાઈ બા ટકના આ તો મારા છોકરા નો છોકરો છે. લે એના છોકરા ને છોકરો તારે કેતા નહીં ભગવાન ના છોકરા નો છોકરો? ભગવાને એવું ગોઠવ્યો છે એવો ક્રમ કે એની ઉત્પત્તિ પ્રલય ઉત્પત્તિ એવું છે. આજે વાત બોલું છું ને, વાસ્તવિક વાત બોલું છું ને, તે તમને પહેલી વખત હોબેલી મોટો પથરો વાગે એવું લાગે. શું લાગે? કારણ સાયકોલોજી ઇફેક્ટ થઈ ગયેલી ભગવાન બનાવ છે ભગવાન બનાવ એવું અનંત થતી હોબળ હોબળ કહેલું એને છૂટવા માટે આ એ છે તે સાયકોલોજી છૂટવા માટે એટલો જ વખત તમારે પાછું હોબળ હોબળ કરવું પડે. ભગવાન કરતા નથી એ કયા શાસ્ત્ર ના આધારે બોલો છો? શાસ્ત્ર ચોખ્ખું વેદાંત ના આધારે કહું છું. વેદાંત માં તો બીજું કઈ નઈ. હા, કહેલું છે કે ભગવાન જગત ના કરતા છે. એ વેદાંત માં એવું કહ્યું છે ભગવાન જગત ના કરતા છે. એ વેદાંત ના પડે. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. ભગવાન કરતા છે કારણ સંપ્રદાય વાળાને જરૂર છે. ના કહે તો પછી એ જુદો ના આવી જાય. એટલે જેનો વેદાંત એવું કે ને, વેદાંત કઈ ગાડું નથી. વેદાંત અને અમે ચાર વેદના ઉપરી કહેવાઈએ. તો ચાર વેદ શું બોલે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. આત્મા નો કે છે, આત્મા અવસ્તવ્ય છે, અવર્ણનીય છે. તો અમે કહીએ ધીસ ઇઝ ધેટ. શું કહ્યું? હવે આટલું અપીલ થઈ જાય તે કોણ મારી નાખે? અપીલ મારી નાખે કે ભગવાન મારી નાખે? અપીલ મારી નાખે. અપીલ કર્મ કર્યાનું ફળ ભગવાન આપે છે. અપીલ મારી નાખે અને મારે છે એનું ફળ ભગવાન આપે છે. જે કર્મ કરીએ છીએ તેનું ફળ ભગવાન આપે છે. હા, કર્મ આપણે કરવાનું, ફળ આપે. એટલે તો જોઈએ જ ને, ફળ આપનાર તો જોઈએ જ. પ્રયત્ન કરો મારી જોડે. આપડે વાય તમે જોઈ લી નઈ? વાય માં તમે નિશ્ચેપ કહે છે કે તું ચોર છે, તું બદમાશ છે. તો વાય શું કે છે? પડઘો પડશે, પડઘો પડશે. બધા જગત પડઘો છે. ભગવાન નું પણ હમણાં આચાર્યો નથી. ભગવાન થયા પરમાનંદી, નાતા ધ્રષ્ટા પરમાનંદી. આ ભાઈ બેઠા દેખાય છે. આપ શાસ્ત્ર માં માનો છો કે નહીં? શાસ્ત્ર પહેલું માનું. શાસ્ત્ર ના આધાર શાસ્ત્ર તમારું બોલેલું એનું નામ શાસ્ત્ર કે બીજું શાસ્ત્ર? અમારું બોલેલું એ શાસ્ત્ર કે બીજું? આ ચાર વેદના માં ઉપરી કરીએ. આખા હિન્દુસ્તાન માં અમને લોકો શું કે આ વેદના ઉપરી ઉપરી કેમ કરી કે જે વેદ એમ કે છે ધીસ ઇઝ નોટ ધેટ. વાસ્તવિક વાત નથી. એ તો જગત નાનું છોકરો કે છે, એમાં નવું શું છે? સંતો કે છે અને મુસ્લિમો કે છે, અંગ્રેજો કે છે, એમાં શું વાત માં છે? એ તો ભ્રાંતિ છે બધી. ગોડ ઇઝ ક્રિએટર. શું કહે? મુસ્લિમો કે છે, અંગ્રેજી વેદાંત આવું કે આવું બોલતું, મારું બોલતું છે. આ તો બધા એકાંતિક માર્ગે દે. વૈષ્ણવ ધર્મવાળા શંકરાચાર્ય, ફરણાચાર્ય બધા એ પોતાના ભક્તો માટે એક થિયેટર મૂકવું પડે. નહીં તો ભક્તો ભાઈ ભાઈ શરણો પા રાખે. શંકરાચાર્ય આ જીવ કરે શું? આ જીવ શું કરે પછી? આ બધું ભ્રાંતિ હોય તો જીવ શું કરે? આપણે જે કઈ કર્મ કરીએ તેનું ફળ આપનારો કોઈ હોય તો જગત ચાલે, નહી તો કેવી રીતે ચાલે? ભેગા થાય ને અને સંજોગ ભેગા થાય પાણી થઈને વરાદ વરસે. ભાઈ વરાદ વરસામાં કોઈ જરૂર નથી. આ તો પેલા પેલા આ વિજ્ઞાન નું ભાન નતું ને ત્યાં સુધી આપણે એ દેવો વરાવે છે ભગવાન. એવું કશું નહીં. ભગવાન ભગવાન કેવા છે? જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. ખબર ને? જેમાં અક્રિયતા છે, જેમાં ક્રિયા અમને ગુણ જ નથી. શું કહ્યું? એ સાચા ભગવાન છે ને. વિતરાગ છે, નિર્ભય છે. કૃષ્ણ ભગવાન કે છે એવા છે. જનકભાઈ એવું પૂછે છે, જીવ અને આત્મા માં ડિફરન્સ ફેર શું? જીવ અને આત્મા નહીં પણ શિવાત્મા અને શિવમાં, જીવમાં શિવમાં શું ફેર? શિવ એટલે આત્મા, શુદ્ધાત્મા. શિવ એટલે આત્મા. હવે જેને ભૌતિક સુખો ની જરૂર છે, ભૌતિક સુખો ની, તે જીવ જીવાત્મા છે. અને જેને આંતરિક સુખ પોતાનું પોતાનું સુખ ચાખવું છે એ સિંહ છે. શું છે? પોતાના સુખમાં જ મસ્ત છે. મારે બાહ્ય સુખ મારે જોઈએ નહીં, હું મારા પોતાના સુખમાં જ મસ્ત હોઉં, એટલે પછી મારે બીજું કશું રહ્યું જ નહીં. આ પૂછી લેજો બધા ખુલાસા. માયા શું છે? માયા શું છે? માયા શું છે? માયા શું છે એમ પૂછે છે. માયામાં તમે માનો છો કે નહીં? માયા શું છે? માયા શું છે તમને કહું? માયા માથે સિંગણા લંબા નવલો વાત, આજે મારે સિંગણા પીછે મારેલા ત્યાં કોઈ કોઈના મળ્યા પણ ટેન્શન વગર મારે દેખાય છે. હું બિલકુલ ટેન્શન નથી, નો ટેન્શન. આપણે ગાળો પડે તો ટેન્શન નહીં. કારણ માયા હું છું ને ત્યાં સુધી માયા તમારી બારુગીરી. આપણે બહાર જશે તો અડકી પડશે, મારી હાજરી માયા લાય નહીં. એ માયા શું છે તમને કહી દઉં. આવે માયા એટલે હું જનક છું એ માયાનું આવરણ છે તને. અને હું તારું હું કોણ છું એ નક્કી થઈ જાય એટલે માયા આવડી. માયા એટલે પોતે પોતાની અજ્ઞાનતા, બીજું કોઈ ચીજ નથી. માયાના જાગરણ નથી એ માયા. પોતે પોતાની અજ્ઞા, પોતે સેલ્ફની અજ્ઞા, પોતાનું ભાન દેવ બેભાન પણ જીવન જીવવું એ ન માયા. તો શું જવું છે તારે? નાણાથી જવું તમને ના ગમ્યું? મણીભાઈ, મણીભાઈ, મણીભાઈ શું નામ હતું તમારું? મણીભાઈ, મણીભાઈ. હે મણીભાઈ, ખરેખર મણીભાઈ છો? ખરેખર નથી, આપણે વ્યવહાર ને માટે આપેલું નામ છે. વ્યવહાર ને માટે આપેલું નામ. આપણે ખરેખર શું છો? આત્મા છું. આત્મા છું એટલે મારી બેન ગાળ વાળ તમે એસી કરતા નહીં? નહીં મારી બેન ટપાલ લેતા નહીં તમે? મારી બેન ટપાલ લેતા નથી. તમે આત્મા હોય તો મળી બેન ટપાલ લો ને, તમે મળી ગયું હોય તો આત્મા ની ટપાલ ના. ધીરે ધીરે ઓછું થતું જાય છે ના. એ બધું ગમે તું ઓછું કોઈ આવે ભટે ભટે ગાયો બાર જ ના આવે, એ ધીમે ધીમે ઓછું ના થાય. હે એક જ દાડો સાત દાડા માં સદાય પેલા એમનો પરીક્ષિત રાજા ને. હા પરીક્ષિત રાજા ને કરી હા સાત દાડા માં એમનું પરીક્ષિત રાજા એમ જતું રહ્યું નહીં. અને તમારું હે 3 કલાક નો કાર્ય આપું તાણે લીધી ને ફ્રી. હવે અને તે 24 કલાક ભગવાન જાય નહીં પછી 24 કલાક. પણ પછી ખર્ચ્યું પછી 200-300 કલાક મારી પાસે કાઢવા પડે. તે તમારી સગવડ છે એવું નહીં પાછી નોકરી ને ઠોકર મારી તમારી સગવડ. જો અમે લગભગ મહિનો હવા હવા મહિનો રહેવાના છીએ તે તમે અમે જો હોય તો ફેરો મારી દર્શન કરી દેવા પડે. આ 8 કલાક અમારા પરિચયમાં આવ્યો છે તો આટલું બધું ફળ મળ્યું છે. હવે એના 3-4 દાડા રહી છે તો ફળ પૂરેપૂર મળી જવાનું. ભગવાન કાયમ ના રહે પછી હશે. તમે કહો કે ભગવાન તમે જાઓ તો એ ના જાય. અને આ જ્ઞાન લીધા પછી 3-4 કલાક તમારી પાસે બગાડો તો એક ચિંતા થાય તો $2,00,000 $2,00,000 દાવ મળી જવાનું. એવું આ વિજ્ઞાન જે શાસ્ત્રો ની પર વિજ્ઞાન છે. આપણે 4 વેદ ની ઉપર નું વિજ્ઞાન છે. આપણે અમે 4 વેદ ના ઉપરી કે કારણ કે જે વેદ શું કે છે નેતિ એટલે ન ઇતિ જે આત્મા ન આ કે અમે આ તપાસ કરતા કરતા આવ્યા પણ અમે આત્મા જડ્યો એટલે અમે કહે ધીસ ઇઝ ધ બેન કે છે જ્ઞાન વાળા પછી પેલા બેન કે છે બેન કે આ જ્ઞાન વાળા પછી તમારે પાછળ ફરવું પડે કે સંસારમાં રહેવાય? પાછળ પડે શું થાય? જ્ઞાન મળ્યા પછી સંસારમાં રહેવાનું કે તમારી પાછળ પાછળ ફરવાનું? છોકરાઓ શું કહેવું નથી કેતો, મારી પાસે પાછળ ફરવા નહીં કેતો, મારી પાસે 300 કલાક તમારે 300 કલાક મારા પરિચય માં આવવાનું થયું હતી, મેં વહેલું મળું પણ 300 કલાક પરિચય માં આવવાનું. તો ત્યાં કોલેજ માં આટલા વર્ષ બગાડ્યા હતા આના માટે, મુક્તિ માટે ને, મુક્તિ માટે લોકો હિમાલય માં ભટક્યા છે, અનંત અવતાર સુધી ભટક્યા, પણ ફોટોય પામ્યા નથી. હજુ તો એ મુક્તિ એવી હેરી નથી. આ સાધુ પણ અનંત અવતાર ત્યાગ કરે તો એ મુક્તિ નથી. બરાબર ને? એ તો મુક્તિ કોણ આપે કે જેને પોતે મુક્ત પુરુષ છે, સંપૂર્ણ મુક્ત પુરુષ છે, જેને ભગવાન પણ વશ થઈ ગયેલા છે, તે આપી શકે કોઈ આપી? જેના વિગોઈઝમ બિલકુલ છે નહીં, જરા બુદ્ધિ નો છોડો નથી, અમારે બુદ્ધિ નો છોડો ના ભાઈ, એક છોડો બુદ્ધિ અમારા હોય ને, તો કોઈ દુનિયામાં કોઈ કેક સાઈન કરાવો તો ના આપે. માટે લાભ ઉઠાયેલો જેટલો ઉઠાવાય એટલો, ના ઉઠાવો તો અમારે કઈ તમને એમ કેવાય નહીં. આવે કે તમે આ કરો, આ હોવું છે એક બે જણ નથી, 40,000 માણસ આવી જાય. તારે બહુ સરસ થઈ ગયું આ ચાર ધડા, ચાર દાડે ના કેટલા કલાક બધું રાતે અહીં હું જવાનું અમે, એટલે એનું વાતાવરણ ની અસર થયા કરે. પછી હજુ 8 કલાક ને 8-8 કલાક નો પૈસો થયેલો. 5 અનાદી ના ભેદ છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો અનંત છે, ઈશ્વરો અનંત છે, એ બધા માયા ની અંદર, અને માયા ની ઉપર બ્રહ્મ છે એ એક છે, અને પછી એની ઉપર પરબ્રહ્મ છે એ પણ એક છે. આ હિન્દુ ફિલોસોફી કાગળ છે કઈ પેલી બેગ માં, પેલી બેગ માં છે. નિર્મિન તમે કહો કે તમને બરોબર હિન્દુ તત્વજ્ઞાન પ્રમાણે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમ 5 અનાદિ ના તત્વો છે. એમ કે છે કે હિન્દુ તત્વજ્ઞાન ના હિસાબે 5 તત્વો અનાદિકાળ થી છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ અનંત છે, ઈશ્વરો અનંત છે, એ માયા ની નીચે છે, અને માયા થી પર જાય તે બ્રહ્મ અને પરબ્રહ્મ એ એક છે, એક જ છે. અને જીવો અને પરબ્રહ્મ નો ધંધો છે, ભગવાન છે એમનો ધંધો શું? કે આપણા પિતા છે તમને પરબ્રહ્મ શું છે તમને સમજાવો. આ હિન્દુસ્તાન, આ ફોરેન ના લોકો, ફોરેન ના લોકો શિવ કહેવાય. હિન્દુસ્તાન ના જે પુનર્જન્મ સમજે છે બધા ભ્રમ કહેવાય. શું કહેવાય? ઈશ્વર તમને સમજે છે એ લોકો ભ્રમ કહેવાય, અને પછી પોતાનો પોતાનો અનુભવ થાય બ્રહ્મ સ્વરૂપ નો, અને જગત છૂટી જાય ત્યારે પરબ્રહ્મ થાય. બ્રહ્મ રૂપ થવાનું છે, અને પછી પરબ્રહ્મ ની સ્વામી સેવક પાસે ઉપાસના કરવાની છે. બ્રહ્મ સ્વરૂપ થવાનું છે, અને સ્વામી સેવક ભાવે પરબ્રહ્મ ની ઉપાસના કરવાની છે. એમ કે બ્રહ્મ સ્વરૂપ થવાનું છે, અને પરબ્રહ્મ ની સ્વામી અને સેવક ભાવે ઉપાસના કરવાની છે. બ્રહ્મ સ્વરૂપ થવાનું છે, અને પરબ્રહ્મ તો છે. બ્રહ્મ સ્વરૂપ તો તમારા ઇન્ડિયન માટે છે, ફોરેન માટે જીવ સ્વરૂપ છે. તમે બ્રહ્મ સ્વરૂપ છો. બ્રહ્મ સ્વરૂપ કોને કહેવાય? આ તો બધું એવું છે ને કે પુસ્તક માં તો આ લોકો આચાર્ય પાછળ વેદાંત કહેવાય એવું, અને આચાર્ય પોતાને મગજ ની બુદ્ધિ મારી મારી લોકો મારી નાખ્યા. હિન્દુસ્તાન માં એક માણસ થયો નથી મારી નાખ્યા લોકો ને બધા રોગ એમાં એમાં ગુરુ સુઈ ગુણ છે અવળા છે એમાં એમાં ગુરુ કહેશે. શું કહ્યું? હવે બ્રહ્મ શું છે કે જે પુનર્જન્મ સંદેહ છે તે એમ જાણે છે કે આ પૂર્વ ગણો મારા વેરી છે, આ મારો મારે એની રહ્યા હતા શું વેર છે, એટલે એ પોતે કાયમ ના થયું જાણે છે પોતાની જાતે એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. આ લોકો ને કહીએ તો કાયમ નું ના થાય. તમે સમજાય ને બ્રહ્મ સ્વરૂપ એટલે શું? કાયમ નો શું એવું જાણે છે. પણ પરબ્રહ્મ કોને કહેવાય? સાહેબ આ સંસાર શું કહ્યું? કાયમ નું કે જાણે છે પણ સંસાર ક્રાંતિ આ જગત ની ચીજો ખુદ હજુ રપે છે, જરૂરિયાત છે ભૌતિક ચીજો, ત્યાં સુધી બ્રહ્મ પરબ્રહ્મ ના કહેવાય. તો એવું હોય તો વસ્તુ શબ્દ જ ના હોય, મૂકવાની જરૂર ના પડે. શાસ્ત્ર માં આવ્યું ક્યાંથી? પરબ્રહ્મ પરબ્રહ્મ થઈ ગયેલા હોય તો જ વસ્તુ આવે ને. અચ્છા બધું આપણું અધૂરું જ્ઞાન હોય ને એનાથી બધું તકલીફતા. ઉપનિષદ ને કઠોપનિષદ આ બધું જો વાંચો ને તો ખબર પડે કે એમ કરતા કહો જ નહીં. મરી ભાઈ આ વાતો ક્યાં કરવાની? તે જોવા છે આપડે રોકડું પૂછવાની જરૂર થઈ તમે પૈસા પૈસા આલો ના આલો તો મળે ના રોકડી છે જીતી છે કેશ બેંક કઉ છું તમે માગો આપવા તૈયાર છું. યોગક કેમ હાથે આપું? યોગક કેમ એટલે તમારું યોગ બરાબર, કારણ કે મારા બુદ્ધિ નથી અને મારા વિભાજન અને હું નિમિત્ત છું. શું છું હું? શું છું? નિમિત્ત. નિમિત્ત માં હા બુદ્ધિ નથી, ઇગોઇઝમ નથી. બુદ્ધિ ને ઇગોઇઝમ ના હોય ત્યારે કરી શકે નહીં. તો આ બુદ્ધિ વાળા તો કશું હે તમે જરા કહો ને જગત ની તમારું અક્કલ વગેરે વાત છે. ફેણ મળે તો આપડે ના કહીએ હું હું ફેણ્યો તું ફેણ્યો ત્યારે પાર આવે ને. આ કોઈ ભલે આવા પુરુષ નો દર્શન થાય તો કામ કાઢી લે. શું કહે પછી? અમે તો હે અમે અમને કશું ના ના કહીએ. બહુ એ કરે ને એટલે અમે કહીએ કે મણી ભાઈ અમે તમને વિનંતી કરીએ છીએ બહાર જુઓ હવે અંધારું થવા આવ્યું છે. ત્યારે કે ના મારે ખુલ્લું અઘારું છે તો અમે ફરી પૂછીએ વિનંતી કરીએ ફરી જોયા ને ના અઘારું જ છે એટલે અમે પછી ચાલો. અમારી ભાઈ તમારી દ્રષ્ટિએ બરોબર છે તમને જે અમારી દ્રષ્ટિએ અમે ચાલો. હું ક્યાં બહેરું તો હજુ કારણ કે હવે રોજ મને મળે. અરે ધીસ ઇઝ કેશ બેંક એટલે કેશ બેંક હોય તો તપાસ બેંક હોય રોકડી આપતી હોય તો ક્યાંક ભરવાનું શું હતું. અને પછી એકલો સિક્કો આવે તો સિક્કો આવે મને ખાતરી શું હોય મને ના બોલાય અહીં તું મૂર્ખ દેખાય રોકડું હોય તમે આ ક્યાં પરીક્ષા કરવાનું છો? ઉધાર્યું માગ્યું અત્યાર સુધી રોકડું બોલનારો આ દુનિયામાં કોઈ મળ્યો નહીં હોય તમને. શું? અને થીથી હું તો ઓપનલી કહું છું ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. તું જે માગવું આપવા તૈયાર છું. દિવ્ય ચક્ષુ નિર્વિકલ્પ સમાધિ તમે જે માગો એ બધું. ભગવાન ની કૃપા થી કઈ પણ ઈચ્છા નથી મારી. ભગવાન ની ઈચ્છા થી એમની કોઈ બી ઈચ્છા નથી. ભગવાન ની કૃપા, ભગવાન ની કૃપા થી એમને કોઈ પણ ઈચ્છા નથી. તો પછી તે પછી માગવાની જરૂર જ નહીં. માગવાની જરૂર જ નથી. હા હજી એવું છે ને ભિખારી હોય તેને માગવાની જરૂર. જે ગરીબ શ્રીમંત છે એને માગવાની જરૂર છે. કઈ જ ઈચ્છા નથી. શું કહે છે? કઈ ઈચ્છા નથી. ઈચ્છા ના હોય ને ખરા થઈ ગયું પછી રહ્યું જ કહીશું ને. જય શ્રી ખુબ ગાળો અંબાલાલ ઇનામદાર હતું. અંબાલાલ ઇનામદાર એ નામ તો બધું અત્યારે ખ્યાલ નથી પણ માસ્ટર હતા અમારી સ્કૂલ માં. ગ્રેજ્યુએટ થયેલા હતા એ ગ્રેજ્યુએટ હા. વાંકો માજરી હતી માજરી માજરી વાંકી શરીર બહુ મોટું હતું. કેદાર પાત્રા હતા મારી ઉંમર 15 વર્ષની 14 વર્ષની 15 વર્ષની અને એમની 31 વર્ષની ઉંમર. શું કહ્યું? એ શું તમને શું બહુ તમારા જોડે તમે શું કહ્યું તમને બહુ એ કરતા હતા? ગાળો પડતો હતો તમને, યુઝલેસ માણસ છે, ખરાબ માણસ છે, છોકરો નરાજ છે, એકલો કરો છે. પછી પાસ થયો ઓફિસ માં, બઉ સારો છોકરો, જોયું હોશિયાર છે, જોયું પાસ થઈ ગયો. ભાવના કરી કે મારે ચોપડી તમારી સાથે આવી છે. કયા ભગવાન ને ભજવા તમારે, તમારા મનમાં કૃષ્ણ ભગવાન હોય કે માતાજી હોય કે બીજા? હું છે ને કૃષ્ણ ભગવાન માં નાનપણ થી બહુ માનું છું, મારા સાસુ ને મારા બા માતાજી માં બહુ માને. હવે હમણાં થોડા દિવસ પહેલા મને એક માતાજી નું બહુ સપનું સારું આવ્યું હતું, પણ મને ખબર ના પડી એનો અર્થ શું છે, તો મને ગુચવાઈ જવાય છે કે કોને ભજવા. એવું છે, આપણા શરીર માટે તો માતાજી ને ભજીએ તો શરીર સારું રહે, બીજું સારું રહે, ત્રીજું સારું રહે, અને ભગવાન ને ભજીએ તો બીજી બધી ક્લિયરન્સ રહે. એટલે માતાજી ને વધો નહીં રાખવાનો. માતાજી ને અમારી જોડે બધા આવે ને બસે પણ છે, તે બધા દર્શન દર્શન કરવા. પણ રાખવા તો એક જ જોઈએ ને ભગવાન, મન તો એક ઉપર જ રાખવું જોઈએ ને, મન તો એક ઉપર જ રાખવું જોઈએ, એક જ ભગવાન ની ભક્તિ કરવી જોઈએ ને. કયા ભગવાન ની? મને કૃષ્ણ ભગવાન પર શ્રદ્ધા વધારે છે, કે મને કૃષ્ણ ભગવાન પર શ્રદ્ધા વધારે છે. હા, તો કૃષ્ણ ભગવાન ની કરવી પડે, ઓળખી ને કરવી, ઓળખ્યા હવે કરીએ. શી રીતે કૃષ્ણ જોઈ બીજા શીખવા? ઓળખાણ કોણ આપે? એ આપે ને? હા, આપી દઈશ ને. ઓળખાણ જોઈએ છે, ઓળખાણ કરી આપીશ તને. હા, બસ ઓળખાણ જ જોઈએ છે. તારે દેખાડું, ઓળખાણ કરી આપું. બસ એક વાર ઓળખાણ થઈ જાય એને છોડીએ જ નહીં. એવું આપે બધું તને કરી આપી, અને પછી જાય ને એવા તને. એ કે છે મને ના છોડીશ, એમને કઈ છોડવાની છું આ જન્મ. નાગરભાઈ ના ઘર ના? હા, કે છે અમારું ઘર તો બધું છોકરા બોકરા બધા ફૂલ ખીલી ગયા છે, કે છે આખો દડો આનંદ આનંદ આનંદ આનંદ આનંદ. પેલા 10,000 લખાયા છીએ. શું નામ? કુમાર, ડોક્ટર કુમાર. નહીં નહીં, કુમાર નહીં, પેલા પેલા હાડુ મગન વિના પ્રભુભાઈ, મગન વિના હારી વાળા શાસ્ત્રી વાળા પ્રભુભાઈ. હા, પ્રભુભાઈ. અને ફાધર નામ નાગર. નાગર, હા, બરાબર. એટલે ફૂલ ખીલી આની જ ઈચ્છા હતી, કેમ કરીને આક્રમણ છૂટે, ડોલર હોય, સ્ત્રીઓ છોકરા બધું છે ને, આક્રમણ ચીટી કેમ કર્યા? મેં પ્રભુદાસ નામ કહ્યું. ચીટ કર્યા ને ખુશાલ? મને કેતા હતા હું સાથે તરુલ હતા છું. લોકો કેતા નતા હું તરુલ હતા? લોકો મારું નામ તરુલ કેતા, ત્યાં કહે હું એમ કહીએ તો કઈ છેતર્યા ના કહેવાય. હા આપણે આપણે એમ કહીએ તમે ખરેખર તમે તો જ છો, તમે જે થાય કરો કે છેતર્યા કે છેતરા જ કહેવાય. ચીટિંગ કર્યા કે ગાડું આપડે ચાલ્યું કરો તો ભારે દાદા $5,000 ના આપે 1,00,000 આપે. અને બધા લોક અહીના સરળ વધારે દાદા, અમેરિકામાં જે આપણા ભારતના બધા ભાઈ બહેનો છે બધા સરળ વધારે. હે બધા સરળ વધારે અહીંયા દાદાની પાસે આવે એટલે. અને આ એટલે લાગે પડી ગયો સરળ. ડોક્ટર ની બહેને એક કાગળ લખીને આપીશ. હા કે હું પહેલી સાલ 1,000 આપીશ અને પછી મહિને મહિને 200 ભયા કરીશ. બરાબર એકદમ કાળું તો મારા હસબન્ડ ના મનમાં એમ થાય. પછી મહિને મહિને 200 આવી જવું સારું. આપડે છોકરાને તો ખાવા પીવાનું ચાલુ કરે. બરાબર. હવે આ એક રાજા માણસ એના આપણું ડોલર એવું કઈ કરે ને જવાબદારી નથી. હા દાદા પછી મોડે રાજા છે સત્યનારાયણ સિંહ ને. તેરા ભાઈએ આપડે એક ફરો $5 મોકલ્યા હતા. હા આપડે છે તે તો આપડે ગયા હતા ને અર્શીલા બેન તો. હા એટલે એક ફરો $5 મોકલ્યા હતા, એક ફરો $6 મોકલ્યા હતા, તો મને $200 મોકલ્યા હતા પહેલી સાલ જ. મને તો 200 મા બાપ ને ચડે અને 200 દાદા ખાતે. બરાબર. હા છોકરો કહેજો ગમે ગમે કમે શીર મોકલ્યા પણ તમારે જેવું મનમોહ દિન નો રાજા પછી જવાબ ના હોય શું કરે. એટલે એનું કઈ જવાબ આવે એવું કઈ કામ આપડે નીતિ કરીએ કઈ. મેં તો રાજે શું માણસ દાદા હારું શું ના થયું નથી થયું નક્કી. એમ ચિંતા એક પણ થાય નથી આપડે ના થાય. પણ દાદા ને રખવું પૂછે અહીંયા આગળ આ ગામમાં બધાની જોબો જતી હોની હોય જતી રહી છે ને. આ જોબ વખત આવ્યા કરે ખાવાની થાળી બીજી મળશે કે નહીં એમ શું ખાતરી મારે કઈ રહ્યો એવું ના કરવા ગયો. કાલથી જામી ગયો છે ને અંદર પાછું ફરી દાદા ને દર્શન થયા પછી. બરોબર જામી છે ખુબ તન્મય આઘાત થઈ જાય. શું નિરીબાઈ પછી કરતા રહી સૌથી પહેલા મેં કહ્યું આને પાછો મોકલી આપો આ ભલા આદમી ને પછી ચીજ પહોંચાય. આપડે બહુ લેતા નહીં પેલા પેલા ભાઈ મોકલવા કે અહીં મોકલશો નહીં અમારે કશું જરૂર નહીં. પુસ્તક ને તે ઠેકાણું હતું ને પુસ્તક છાપવાનું. શું કરવા આવાના બસો એને કઈ કરી આવે જોબ બોબ કર ચોપડી બધું દેખાડો દેખાડો બરોબર ધંધુકાર કરશે. હા લઈ મળશે કરે ખરું આગળ પડી જશે. રાજેશ્રી મન નો છે બધી ગાડીઓ બેહરી પણ આ નહી બેહરી. બીજી મોટી મોટી ગાડીઓ બધી બેસી આપડે ઘેર જ કૃષ્ણ ભગવાન આવ્યો ને તે કૃષ્ણ ભગવાન છે બોલે તરત જ ફળ. અને તારે એને જવાબ ને માટે મેં કર્યું છે, આજ વિધિ કરી છે એની જવાબ ને માટે. શું છે કરવાનું શરૂ કરશે? ભાઈ પૂછે છે કે આપે ગઈકાલે કહેલું કે જગત માં બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે, આત્મા પણ પરિવર્તનશીલ છે, તો કે ચૈતન્ય પરિવર્તનશીલ કઈ રીતે હોય શકે? જરા ચૈતન્ય પરિવર્તનશીલ કઈ રીતે હોય શકે જરા સમજાવો. એના જે ગુણ છે ને જરા આગળ આવો છે. ચૈતન્ય ના ગુણધર્મ છે પોતાના, ગુણ છે અને પછી ધર્મ છે. ગુણ એ કાયમ ના છે અને ધર્મ પરિવર્તન છે. કેવા છે? જેટલી ચીજો આ જગત માં છે પરમનન્ટ, સનાતન, ઇટરનલ, એ બધાને ગુણ અને ધર્મ બંને હોય. ગુણ અને ધર્મ આત્મા ગુણ કયા? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ, બીજા ઘણા ગુણ છે. આ બધા જે ગુણ છે તે એના કાયમ ના, પરમાનન્ટ. હવે ગુણ છે અને ધર્મ છો, અહીં જે પરમાનન્ટ ગુણો છે અનંત જ્ઞાન, જ્ઞાન એટલે પ્રકાશ એક જાતના, તે પ્રકાશ એનો એનો જે ભાગ અવસ્થા થાય તે પરિવર્તનશીલ હોય અવસ્થા. એટલે જ્ઞેય ના પ્રમાણે જ્ઞાન ફર્યા કરે. જ્ઞેય પરિવર્તનશીલ છે એટલે જ્ઞાન પણ પરિવર્તનશીલ થાય. દર્શન પરિવર્તન છે એટલે દ્રષ્ટા પણ પરિવર્તનશીલ થાય. એ આધારે પોતે પોતાના અવસ્થા હોય, એ અવસ્થા પરિવર્તનશીલ હોય. સમજાય? થોડી ઘણી સમજાય. એટલે આ જગત ને દરેક વસ્તુ એના છ ચીજ છે. આ જગત માં આ વર્લ્ડ છ પરમાનન્ટ વસ્તુ નું બનેલું છે. સિક્સ ઇન્ટરનલ ઇન ધીસ વર્લ્ડ. તેમાં એક ચૈતન્ય છે, તે એના ગુણધર્મ છે. એટલે એના ગુણ છે જે કાયમ ના છે. અને જેમ સૂર્ય નો પ્રકાશ એનામ કાયમ નથી, પણ આ જે કિરણો પડે છે એ પરિવર્તન થયા કરે. એ રીતે આ ચૈતન્ય ના પરિવર્તન ગુણ. પછી આ બીજું જળ છે ને પરમાણુ, તે પણ પરિવર્તન થયા કરે. પછી ત્રીજું, આ જળ પરમાણુ માં કઈ કઈ વસ્તુ આવી? જેને પરમાણુ કે છે ને, અણુ અણુ કે છે ને, તેમાં કઈ કઈ વસ્તુ આવી? પૃથ્વી, પાણી, વાયુ અને તેજ, આ ચાર વસ્તુઓ આમાં એકમાં હાથ ભાઈ. આ પછી આ તો ભેદ પાડે, લગ્દા પાડ્યા ને ફટકર કરીને, પણ આ બે ચાર ને એક કરવી હોય તો એ અણુ વધાય અને રૂપી વધાય. રૂપી એ ઇન્દ્રિયોથી ગમ્ય થઈ શકે, ઇન્દ્રિયોથી દેખાય. આત્મા અરૂપી, ઇન્દ્રિય ગમ્ય નહીં. આ છ તત્વો જે અવિનાશી છે એમાં પાંચ અરૂપી છે અને આ એકલું જ રૂપી છે. આ જે આ દેખાય છે બધું, જે રૂપી તત્વ અણુમાંથી ઉભું થયેલું છે. એમાંથી જળ, વાયુ, આકાશ નહીં, આકાશ સ્વતંત્ર તત્વ. એટલે આ બે તત્વ મેં તમને કહ્યા, એક અરૂપી આત્મા, રૂપી આણુ પરમાણુ. હવે ત્રીજું તત્વ કહ્યું તરીકે છે કે આ બેને હલનચર કરવાની શક્તિ નથી. હલન અને ચલન એ કરવાની શક્તિ નથી. સમજો ને? એટલે એને પરિવર્તન, એને હલ પરિવર્તનશીલ તો એનો સ્વભાવ છે, પણ હલનચલન, હલનચલન એટલે અહીંથી 6 માઇલ, 5-6 માઇલ, 1000 માઇલ જવું હોય તો પોતામાં એ ગુણધર્મ નથી. તે એને હેલ્પિંગ કરનારું ગુણ છે. એને એને ગતિ સહાયક ગુણ કહેવામાં આવે છે. ગતિ સહાયક, ગતિ સહાયક. એટલે જ્યાં ઈચ્છા થાય કે ગતિ ચાલુ થઈ જાય. હવે ગતિ સાહેબ ગુણ હોય તો કે છે અહીંથી જાય ચેતન, આપડે થાપડા ઉડે છે ને થાપડા, એ છે તે ગતિ સાહેબ ના આધારે ઉડે છે. પણ પાછા સ્થિતિ પડે છે એક જગ્યાએ, એ સ્થિતિ સાહેબ ના આધારે પડે છે પાછા. એટલે બીજું સ્થિતિ સાહેબ તત્વ છે. જો ગતિ સાહેબ એકલું હોત તો પરિવર્તન ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા કરે, ભલે પાર ના આવે, એટલે સંસારી કાર્ય થાય નહીં. એટલે સ્થિતિ સાહેબ ગુણ છે. એટલે ચાર ચાર તત્વો થયા, પાંચમું આકાશ છે. પાંચમું આકાશ તત્વ અને છઠ્ઠું કાળ ટાઈમ. આ ટાઈમ શું કામ કરે છે? નવા ને જૂનું કર્યા કરે, નિરંતર એની અવસ્થા બદલાયા કરે છે ટાઈમ. એટલે આ ટાઈમિંગ હશે એ નીકળી જાય વસ્તુ નથી, એના અણુઓ છે ટાઈમિંગ ના. તે અત્યારે ઉપર આકાશમાં એવા અણુઓ ઉભા રહ્યા છે કે જે કૃષ્ણ ભગવાન બોલ્યા હતા ત્યાં બોલાવી શકાય પાછા, જો એવી એવું જાણતો હોય તો. હા, એના શબ્દો ફરી બોલે અત્યારે જર્મનીમાં. એટલે આ કોઈ શબ્દ નકામો જતો નથી, મારે બોલવું નહીં, ખરાબ કોઈ વસ્તુ બોલશો નહીં, નહીં તો એ શબ્દો તમારે જવાથી પૂરા તમારે રઝળપાટ કરવો પડશે. આ બે જવાબદાર જગત નથી, બિલકુલ જવાબદારી વાળું છે. વધતું ઓછું બોલવાનું હા દુનિયામાં. એટલે ત્યાં હવે આકાશ શું કરશે? તમારે સ્પેસ આપે છે જીવ માત્ર ને સ્પેસ. આ સ્પેસ બધાને મળે છે તે આકાશ. આ છ થઈને તમારા શરીરમાં છ વસ્તુઓ છે, તેને લઈને અવસ્થાઓ ઉભી થઈ, એની અવસ્થાઓ વિનાશી હોય અને તત્વ અવિનાશી હોય. એટલે તત્વ બધા ભેગા થયા એટલે અવસ્થા ઉભી થઈ અને પરિવર્તનશીલ. એટલે હવે છ તત્વો તમારામાં પરમાનન્ટ આવ્યા, પછી લગ્ન કર્યું એટલે છ એમ ન, એટલે આપણું તો મોટું આખું એસોસિએશન થયું, બાર બાર ભાગીદાર, સિક્સ પાર્ટનર સોમન, સિક્સ પાર્ટનર એમ. એ મારે ઝઘડા ઝઘડા છ આમાં જ પાર ઝઘડા હતા, એ છ પાસે બીજા આવ્યા. હવે તેમાં છે તે આ એકલું જ છે કે આ મેં કર્યું ને આ મારું છે ને આમ છે. પેલા કહે છે તું જાણ, એટલે હું અત્યારે આ બધી વસ્તુ અમારી વપરાય ને, આ સ્પેસ મારી વપરાય, હરકા ભાગીદાર છીએ. એટલે આ બધા ઝઘડા ચાલે છે, એટલે છૂટો થઈ જાય ને એક વાર પોતાનું આ જાણી જાય પછી બધું નહીં ઝઘડો ના આવે. આ બધું અજ્ઞાનતા ચાલ્યા કરે લૌકિક રીતે, એના તોફાન ચાલે છે. જો ને બે બાર ભાગીદાર થઈને આ મોટો આખો એસોસિએશન કાઢી દે, ગણા બાર ભાગીદાર. હવે એમાં એક બે ભાગીદાર ઝઘડા થાય છે આને દેહ ને પંચ તત્વ કે છે ને, તે તો બે જ તત્વ છે, એક આકાશ અને પેલા ચાર તત્વ નું એક જ તત્વ છે. શું છે? પરમાણુ જે હોય એની અંદર સ્પેસ તો આવી ગઈ ને, એટલે આ વિજ્ઞાન થી બધું ઉભું થયેલું જગત. જેમ ટુ એટલે ભેગા થઈ જાય ઉપર તો પાણી થાય કે ના થાય, વાતાવરણ મળી જાય તે તોડી ઉતરી જ પડે. ઉપર વાતાવરણ મળ્યું નથી એટલે તૂટી પડતું નથી, વાતાવરણ અમુક પ્રકાર મળી જાય એ તૂટી પડે. સમજ પડે ને? એટલે આમાં ભગવાન ની કઈ જરૂર, કોઈ માણસ આટલું પોઈઝન ખાઈ જાય તો ભગવાન ની કઈ જરૂર હોય છે? હે? અને મારું કહેવાનું ભગવાન ભગવાન ભગવાન છે, ભગવાન ને ઓળખ્યા નહી અને ગમે તેવો આરોપ કરવા ભગવાન બનાવનાર છે, ક્રિએટર છે, ભગવાન મારું આ કર્યું તો આપડા લોકો શું કરે? કમાયો તો હજી હું કમાયો, ખોટ ગયો ભગવાન ગાલી આવો આપડા લોકો, આવું ખોટા આરોપ આવવા એવું છે. મિનિંગલેસ ભગવાન ઉપર આરોપ લાગતો. જો તારા આરોપ આપવા બે રીતે, જેથી કમાયો તો ભગવાન આવ્યું છે મને અને લઈ લીધું તો ભગવાન એવું બોલી, પણ આ તો તું કમાયો હતા તું અને કોર્ટ કહેતો આને તો કોક ની જોડે તારી જોડે આવું કરું તો તું દાવો મળું મારી પર કે મારી પર મારે આક્ષેપ કર્યો ભગવાન દાવો ના કરે એટલે તું, પણ એના ફળ તો તારે ભોગવવા પડશે, ભોગવવા પડે ના પડે ભગવાન પર આરોપ આવે એનું ફળ ભોગવવા પડે ના પડે. આને આપીએ તેના કરતા વધારે ને જવાબદારી વાળે છે. તેથી અમારા સાચી વાત કહેવાની, કે તે બહાર તો કહેવાય નહીં ગોડ ઇઝ નોટ ક્રિએટેડ, એ તો લોકો સ્ટોરમાં કશું રહે ના. આ તો વિચારક માણસો ને કહેવાનું, વિચારક છે.